श्री ब्रह्म पुराण अध्याय 78। कुब्जा पर कृपा, कोल्या पीड, चाणूर, मुष्टिक, तौसल अने कंसनो वध तथा वसुदेव द्वारा भगवान की स्तुति। व्यासी कहे छे, त्यार पछी श्री कृष्ण राजमार्ग पर एक कुब्जा स्त्री जोई, जे अंगराग थी भरेलू पात्र लईने जई रही हती। एने जोईने श्री कृष्ण पूछ्यु, कमल लोचना, तू आ अंगराग कोनी पासे लईने जई रही छे, साचू कहजे। तेमनी वात सांभळीने ते प्रभु प्रति अनुरक्त थई गई अने बोली, प्रिय शुं तमे नथी जाणता, कंसे मने अंगराग लगावानुं कार्य सोंप्युं छे। हुं अने एक वक्रा कुब्जाना नामथी विख्यात छुं। मारा सिवाय बीजा कोईए घसेलू चंदन कंसने गमतुं नथी। श्री कृष्णे कह्युं, सुमुखी, आ सुंदर सुगंधयुक्त अनुलेपन तो राजाने ज योग्य छे। अमारा शरीर ने अनुरूप कोई अनुलेपन हो तो आप। आ सांभळीने कुब्जाए आदरपूर्वक कही, लई लो ने। पछी ए बन्ने ने तेमना शरीर ने अनुरूप चंदन वगैरह अनुलेप आप्या। कुब्जाए तेमना गाल वगैरह अंगों में पत्रभंगी रचना पूर्वक अंगराग लगाव्यो, जेथी ते बन्ने पुरुष रत्न इंद्रधनुष्य साथे शोभता श्वेत श्याम मेघो समान सुशोभित थया। त्यार पछी उल्लापन विधिने एटले कुब्जत्व दूर करवानी क्रियाने जाणनारा श्रीकृष्णे तेनी हड़पची पर पोतानी हाथनी बे आंगळीओ मूकीने एने उचकीने ऊपर तरफ फेंकी, साथे साथे तेना पग पोताना बन्ने पगथी दबावी दीधा। आ प्रमाणे केशवे तेना शरीरने सीधू करी दीधू। पछी तो ते युवतीओमां श्रेष्ठ परम सुंदरी बनी गई अने प्रेमथी शिथिल वाणीमां बोली, प्रिय आप मारा घरे पधारो, सारू तारा घरे आवीश। एम कहीने श्रीकृष्णे कुब्जा ने विदाई करी ने बलरामजीना मुख सामे जोईने ए जोरथी हस्या। त्यार पछी पत्रभंगी रचनापूर्वक अंगराग लगावीने तथा पीतांबर अने नीलांबर धारण करीने विचित्र पुष्पोना हारथी सुशोभित ए बन्ने भाई धनुषशाळामां गया। त्यां तेमणे रक्षकोने धनुष विशे पूछ्युं अने तेमना देखाड्या पछी तेने उपाड़ीने प्रत्यंचा चढ़ावी। बळपूर्वक प्रत्यंचा चढ़ावता ते धनुष्य तूटी गयुं। तेनाथी बहु मोटो अवाज थयो, जेनाथी संपूर्ण मथुरापुरी गूंजी उठी। धनुष तूटी जवाथी रक्षकोए तेमना पर आक्रमण कर्युं। त्यारे तेओ रक्षक सेनानो संहार करीने धनुषशाळानी बहार निकळ्या। कंसने अक्रूरना आवी गयाना समाचार मळी चूक्या हता। पछी धनुष्य तूटवानो अवाज सांभळीने तेणे चाणूर अने मुष्टिकने कह्युं, बन्ने गोपपुत्र अहीं आवी गया छे, तेमने मारी साथे मल्लयुद्ध करीने अवश्य मारी नाखजो, केम के ते बन्ने मारा प्राण लेवाना छे। जो युद्धमां तेमने मारीने तमे मने संतुष्ट करशो तो हूँ तमारी जे जे इच्छा हशे ते बधी पूरी करीश। ते बन्ने मारा शत्रु छे, तेथी न्याय के अन्याय थी तेमने अवश्य मारी नाखजो। तेमने मारी नाख्या पछी आ राज्य पर मारो ने तमारो समान अधिकार थशे। आ प्रमाणे ते बन्ने पहलवानोने आदेश आपीने कंसे महावत ने बोलाव्यो अने ऊंचा अवाजे कह्युं, महावत, तो कोल्या पीड़ने उन्मत करीने रंगभूमिना द्वारे उभो राखजे। जारे बन्ने गोपपुत्र मल्लयुद्ध माटे आवे त्यारे तेमने द्वार पर ज मरावी नाखजे। महावत ने आवी आज्ञा आपीने कंसे जोयुं, रंगभूमिमां बधे यथायोग्य मंच तैयार छे। त्यारे ते सूर्योदय थवानी प्रतीक्षा करवा लाग्यो। तेनुं मृत्यु समीप आवी गयुं हतुं। सवार थता बधा मंचो पर प्रजाजनो आवीने बेसी गया। जे मंच मात्र राजाओ माटे हता त्यां जुदा जुदा देशोना राजाओ पोताना सेवको सहित आवीने बेसी गया। जेओ पहलवानो साथे लड़नारी जोड़ीनी पसंदगी करवाना हता तेमने कंसे रंगभूमिमां पोतानी पासे ज बेसाड्या। ए स्वयं पण बहु मोटा मंच पर बैठो हतो। राणीवासनी स्त्रीओ माटे अलग मंच हता अने नगरनी स्त्रीओ माटे अलग। नंद वगैरे गोप जुदा जुदा मंचो पर बैठा हता। अक्रूर अने वसुदेव मंचोना किनारे उभा हता। बिचारी देवकी नगरनी स्त्रीओ वच्चे ऊभी हती, विचारती हती, अंतकाळे तो एकवार पुत्रोनुं मुख जोई लो। ए ज समये रंगभूमिमां तुराई वगैरे वाजिंत्रो वागवा लाग्या। चाणो उछळवा अने मुष्टिक ललकारवा लाग्यो। लोकोमां हाहाकार मची गयो। बलराम अने श्रीकृष्ण रंगभूमिना द्वार पर आव्या अने महाद द्वारा प्रेरित कोल्यापीड हाथीने मारीने अंदर घुसी गया। ते समये एमना अंगोमां हाथीनो मद अने रक्त लागेला हता। तेना मोटा मोटा दांतों ने जुखाड़ी ने तेमने पोतानु आयुध बनावी लीधु हतु। તે બંને ભાઈ નિડરતા પૂર્વક લીલામય દ્રષ્ટિથી નિહાળતા રહીને મહાન રંગભૂમિમાં એ રીતે પ્રવિષ્ટ થયા જાણે હરણાઓના ટોળામાં સિંહ આવી ગયા હોય। તેમનો પ્રવેશ થતા જ રંગભૂમિમાં ચારે બાજુ બહુ જ કોલાહલ થયો। બધા વિસ્મય સાથે કહેવા લાગ્યા, આ જ કૃષ્ણ છે, આ જ બલભદ્ર છે, આ કૃષ્ણ તે જ છે જેમણે ભયંકર રાક્ષસી પૂતનાનો વધ કર્યો, ગાડું ઊંધું પાડી દીધું અને બંને અર્જુન વૃક્ષોને ઉખાડી નાખ્યા, જેમણે બાળક હોવા છતાં કાલિયા નાગના મસ્તક પર નૃત્ય કર્યું, સાત સાત રાત્રિ સુધી ગોવર્ધન પર્વતને હાથ પર ઉંચકી રાખ્યો અને અરિષ્ટ ધેનુક તથા કેસી વગેરે દુરાચારીઓને સહજ રીતે મારી નાખ્યા, તે જ આ કૃષ્ણ દેખાય છે અને આજે બીજા મહાબાહુ યુવતીઓના મન અને નયનોને આનંદ આપતા લીલાપૂર્વક આગળ આગળ ચાલી રહ્યા છે શ્રી કૃષ્ણના મોટા ભાઈ બળદેવજી છે। પૌરાણિક રહસ્યને જાણનારા વિદ્વાન પુરુષ આ ગોપાલ વિશે કહે છે કે આ બંને શોકસાગરમાં ડૂબેલા યદુવંશનો ઉદ્ધાર કરશે। ખરેખર આ સૌના જન્મદાતા સર્વભૂત સ્વરૂપ ભગવાન વિષ્ણુના અંશ છે જે પૃથ્વીનો ભાર ઉતારવા માટે અવતીર્ણ થયા છે। આ પ્રમાણે જ્યારે નગરના લોકો બલરામ અને શ્રીકૃષ્ણનું વર્ણન કરી રહ્યા હતા તે સમયે દેવકીના હૃદયમાં સ્નેહના કારણે તેમના સ્તનોથી દૂધ વહેવા લાગ્યું। વસુદેવજી તો જાણે સમીપ આવેલી વૃદ્ધાવસ્થાને છોડીને યુવાન થઈ ગયા। તેમની દ્રષ્ટિ પોતાના બંને પુત્રો પર જ સ્થિર હતી, જાણે તેઓ જ તેમના માટે મહાન ઉત્સવ હોય। રાણીવાસની સ્ત્રીઓ એકીટસે બંનેને નિહાળતી હતી અને નગરની સ્ત્રીઓ તો તેમના તરફથી દ્રષ્ટિ જ હટાવતી ન હતી। સ્ત્રીઓ પરસ્પર કહેવા લાગી, સખીઓ, શ્રી કૃષ્ણનું મુખ તો જુઓ, કેવું કમળ જેવું સુંદર આંખો છે, કેવી કમળ જેવી સુંદર આંખો છે। કોળિયા પીડા હાથી સાથે યુદ્ધ કરવાના કારણે જે પરિશ્રમ થયો છે તેનાથી એમના મુખ પર પ્રસ્વેદના બિંદુ ઉપસી આવ્યા છે। આ શ્વેત બિંદુઓથી સુશોભિત એમનું પ્રસન્ન મુખ એવું લાગે છે જાણે ખીરેલા કમળ પર ઝાકળના બિંદુ શોભી રહ્યા હોય। આ મનોહર મુખની ઝાંખી કરીને આજે આપણો જન્મ સફળ કરી લો। અહો ભામિની, આ બાળકના વૃક્ષ સ્થળ પર તો દ્રષ્ટિપાત કરો, શ્રીવત્સ ચિહ્નથી એની કેવી શોભા થઈ રહી છે। આ સમગ્ર જગતનો આશ્રય છે અને એની બંને ભુજાઓ શત્રુઓનો ગર્વ ઉતારવામાં સમર્થ છે। અરી સખી, ત્યાં જેવો મુષ્ટિક અને ચાણૂરને ઉછળતા કૂદતા જોઈને બલભદ્રજીના મુખ પર મંદ હાસ્યની કેવી છટા છવાઈ રહી છે। હાય સખી, જુઓ તો ખરી આ શ્રી કૃષ્ણ ચાણૂર સાથે યુદ્ધ કરવા જઈ રહ્યા છે। શું આ સભામાં ન્યાયયુક્ત વર્તન કરનારા વડીલ વૃદ્ધ કોઈ નથી? ક્યાં હજી તો યુવાવસ્થામાં પ્રવેશ કરનારા શ્રી હરિનું સુકુમાર શરીર અને ક્યાં વજ્ર જેવો કઠોર અને વિશાળ શરીરનો આ મહાઅસુર? આ બંને ભાઈ રંગભૂમિમાં હજુ તરુણ દેખાય છે, એમના બધા અંગો કોમળ છે અને ચાણૂર વગેરે દૈત્ય મલ્લો અતિ ભયંકર છે। યુદ્ધ માટે જોડીની પસંદગી કરનારા લોકોને બહુ મોટો અન્યાય છે કે તેઓ મધ્યસ્થ હોવા છતાં પણ બાળક અને બળવાનના યુદ્ધની ઉપેક્ષા કરે છે। જ્યારે નગરની સ્ત્રીઓ આ પ્રમાણે વાર્તાલાપ કરી રહી હતી તે સમયે ભગવાન શ્રી હરિ પોતાના પગના આઘાતથી પૃથ્વીને કંપાવતા હોય એમ બધા લોકોના હૃદયમાં હર્ષના અતિરેકની વૃષ્ટિ કરવા લાગ્યા। બલભદ્રજી પણ લલકારીને મનોહર ગતિથી ઉત્સુકતાપૂર્વક ચાલી રહ્યા હતા। તે સમયે આ પૃથ્વી પગના આઘાતથી ફાટી ન ગઈ મોટા આશ્ચર્યની વાત છે। ત્યાર પછી અમિત પરાક્રમી શ્રી કૃષ્ણ ચાણૂરની સાથે કુસ્તી લડવા લાગ્યા। શ્રી કૃષ્ણ ચાણૂર સાથે પરસ્પર કુસ્તી કરતા ઉછળતા નીચે પાડતા ઠોસા અને વજ્ર જેવી કોણીઓથી મારતા પગથી લાતો મારીને તથા એકબીજાના શરીરને રગડીને લડવા લાગ્યા। આ પ્રમાણે બંને વચ્ચે ભારે યુદ્ધ થયું। એ યુદ્ધમાં જો કે અસ્ત્ર શસ્ત્રનો પ્રયોગ થતો ન હતો છતાં તે અત્યંત ભીષણ અને ઘોર યુદ્ધ હતું। પોતાના બળ અને પ્રાણ શક્તિથી જ તે સાધ્ય હતું। જેમ જેમ ચાણૂર શ્રી હરિ સાથે યુદ્ધ કરતો તેમ તેમ એની પ્રાણ શક્તિ ઘટી રહી હતી। જગન્મય શ્રી કૃષ્ણ પણ એની સાથે લીલાપૂર્વક યુદ્ધ કરવા લાગ્યા। ચાણૂર પરિશ્રમના કારણે થાકી ગયો હતો, તેથી ક્રોધપૂર્વક શ્રી કૃષ્ણના હાથ પર હાથ મારી રહ્યો હતો। કંસે જોયું શ્રી કૃષ્ણનું બળ વધી રહ્યું છે અને ચાણૂર થાકતો જાય છે, ત્યારે ક્રોધિત થઈને એણે વાજિંત્રો બંધ કરાવી દીધા। તે જ સમયે અંતરિક્ષમાં દેવતાઓના અનેક પ્રકારના વાજિંત્રો વાગી ઉઠ્યા। અદ્રશ્ય ભાવે દેવતાઓ ઉભા રહીને હર્ષપૂર્વક ભગવાનની સ્તુતિ કરતા બોલ્યા, કેશવ ચાણૂર દાનવને મારી નાખો, ગોવિંદ આપનો જય હો, શ્રી કૃષ્ણ ઘણીવાર સુધી ચાણૂરની સાથે રમત કરતા હતા, પછી એને મારી નાખવા માટે સચેષ્ટ થઈ ગયા અને દૈત્યને ઉપાડીને આકાશમાં ઘુમાવવા લાગ્યા. તે જ સમયે એના પ્રાણ ચાલ્યા ગયા. ભગવાને એને 100 વાર ઘુમાવીને પૃથ્વી પર પટકી દીધો. ચાણૂરના 100-100 ટુકડા થઈ ગયા. એના રક્તની ધારાઓથી અખાડામાં કીચડ થઈ ગયું. મહાબળી બળદેવજી પણ એટલી જ વાર સુધી મુષ્ટિક સાથે લડતા રહ્યા. અંતે તેમણે પણ તે દૈત્યના મસ્તક પર મુક્કાનો પ્રહાર કર્યો અને છાતીમાં ઘૂંટણોનો આઘાત કરીને તેને ભૂમિ પર પછાડી દીધો. પછી પોતાના શરીર સાથે રગડીને તેને કચુંબર કરી નાખ્યું. તેની જીવનલીલા સમાપ્ત થઈ ગઈ. ત્યાર પછી શ્રી કૃષ્ણે ફરી મહાબળી મલરાજ તોસલને ડાબા હાથના ઠોસાથી મારી નાખ્યો. ચાણોર મુષ્ટિક અને તોસલના મરાઈ જવાથી બાકીના પહેલવાનો ત્યાંથી નાસી છૂટ્યા. તે સમયે શ્રી કૃષ્ણ અને બળદેવ રંગભૂમિમાં તેમની ઉંમરના ગોપ બાળકોને સાથે લઈને હર્ષથી ઉછળવા કૂદવા લાગ્યા. એ જોઈને કંસની આંખો ક્રોધથી લાલ થઈ ગઈ. તેણે પોતાના સેવકોને આજ્ઞા આપી, બંને ગોપ બાળકોને બળપૂર્વક પકડીને રંગશાળાની બહાર કાઢી મૂકો. પાપી નંદને પણ પકડીને બેડીઓમાં જકડી દો. વસુદેવને પણ એની વૃદ્ધ ઉંમરનો વિચાર કર્યા વિના કોઈ કઠોર દંડ આપીને મારી નાખો. આજે ગોપ બાળકો કૃષ્ણની સાથે ઉછળી રહ્યા છે. એ બધાની ગાયો લઈ લો અને એમના ઘરમાં જે કંઈ ધન સંપત્તિ હોય તે લૂંટી લો. કંસને આ પ્રમાણે આદેશ આપતો જોઈને ભગવાન મધુસૂદન હસી પડ્યા. તે ઉછળીને મંચ પર પહોંચી ગયા. રાજાનો મુગટ ભૂમિ પર પડી ગયો. શ્રી કૃષ્ણ એના કેસ પકડી લીધા અને તેને ભૂમિ પર પાડીને સ્વયં પણ તેની ઉપર કૂદી પડ્યા. એ સમગ્ર જગતનો ભાર લઈને એમની ઉપર કૂદ્યા હતા, તેથી એના પ્રાણ નીકળી ગયા. ઉગ્રસેન કુમાર રાજા કંસ સંસારમાંથી ચાલ્યો ગયો. મૃત્યુ પછી પણ શ્રી કૃષ્ણ એના માથાના વાળ પકડીને એના શરીરને રંગભૂમિમાં ઘસડવા લાગ્યા. કંસના મૃત્યુથી એના ભાઈ સુનામા ક્રોધ કરીને આવ્યો, પરંતુ બલભદ્રજીએ તેને રમત રમતમાં જ મારી નાખ્યો. મથુરાનો રાજા મહારાજ કંસ શ્રી કૃષ્ણના હાથે તિરસ્કાર પૂર્વક માર્યો ગયો. એ જોઈને રંગભૂમિમાં આવેલા લોકો હાહાકાર કરવા લાગ્યા. ત્યાર પછી શ્રી કૃષ્ણે તરત જઈને વસુદેવ અને દેવકીના ચરણ પકડી લીધા. બળદેવજીએ પણ તેમને સાથ આપ્યો. વસુદેવ અને દેવકીએ શ્રી કૃષ્ણને ઉભા કર્યા અને જન્મ સમયે એમણે જે વાતો કરી હતી એને સ્મરીને સ્વયં પ્રણામ કરવા લાગ્યા. વસુદેવજી બોલ્યા, દેવ દેવેશ્વર આપ મારા પર પ્રસન્ન થાઓ. પ્રભુ, આપ દેવતાઓમાં સર્વશ્રેષ્ઠ છો. કેશવ, આપે અમારા બંને પર કૃપા કરીને જ અમારો બંનેનો ઉદ્ધાર કર્યો છે. અમારી આરાધનાથી ભગવાને જે દુરાચારી દૈત્યોનો વધ કરવા માટે અમારા ઘરમાં અવતાર લીધો એનાથી અમારું કુળ પવિત્ર થઈ ગયું. સર્વાત્મન, આપ જ સમસ્ત પ્રાણીઓની ગતિ છો. આપમાં જ સર્વ પ્રાણીઓનો લય થાય છે. આપ સમસ્ત પ્રાણીઓની અંદર વિરાજમાન છો. આપનાથી જ ભૂત અને ભવિષ્યની પ્રવૃત્તિ થઈ છે. સર્વ દેવમય, અચ્યુત, અચિંત્ય પરમેશ્વર, યજ્ઞમાં આપનું જ યજન કરવામાં આવે છે. પરમેશ્વર, આપ જ યજ્ઞ છો અને આપ જ યજ્ઞોના કરતા ધરતા છો. આપના પ્રત્યે પરમાત્મ ભાવને હટાવીને જે મારું અને દેવકીનું મન પુત્ર સ્નેહના કારણે આપના તરફ જાય છે એ અમારી અત્યંત વિડંબના છે. ક્યાં આપ પ્રાણી માત્રના સર્જક અનાદિ અને અનંત પરમેશ્વર, અને ક્યાં અમારી આ માનવીય જીભનું આપને પુત્ર કહીને બોલાવવું. જેમની અંદર સમગ્ર ચરાચર જગત પ્રતિષ્ઠિત છે એ કોઈ મનુષ્યને ત્યાં કઈ રીતે ઉત્પન્ન થઈ શકે છે? કોઈ સ્ત્રીના ગર્ભમાં કઈ રીતે આવી શકે છે? જગન્નાથ, જેમનાથી આ સંપૂર્ણ સંસાર ઉત્પન્ન થયો છે, એવા આપ માયા સિવાય કઈ યુક્તિથી મારા પુત્ર થઈ શકો છો? પરમેશ્વર, આપ પ્રસન્ન થાઓ, આ વિશ્વની રક્ષા કરો. આપ મારા પુત્ર નથી. ઈશ બ્રહ્માથી લઈને વૃક્ષ પર્યંત સમગ્ર જગત આપનાથી જ ઉત્પન્ન થયું છે. પરમાત્મા, આપ અમારા મનમાં મોહ કેમ ઉત્પન્ન કરો છો? મારી દ્રષ્ટિ માયાથી મોહિત થઈ રહી છે. આપ મારા પુત્ર છો એમ સમજીને હું કંસથી ભયભીત થઈને આપને ગોકુળ લઈ ગયો હતો. ગોવિંદ, ત્યાં રહીને મારા સૌભાગ્યથી આપ આટલા મોટા થયા છો. રુદ્ર, મરુદગણ, અશ્વિની કુમાર અને ઇન્દ્ર દ્વારા પણ જે કાર્ય સિદ્ધ થઈ શકતા નથી એ પણ આપના દ્વારા સિદ્ધ થતા જોવામાં આવ્યા છે. ઈશ, આપ સાક્ષાત વિષ્ણુ છો. જગતનું કલ્યાણ કરવા માટે આ પૃથ્વી પર અવતરણ થયા છો. અમારો બધો મોહ હવે દૂર થઈ ગયો. અધ્યાય 78 સમાપ્ત. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.